ઠાકરી લાગે, બધું લાગે. એ તો પછી કોકના શરીર માં જાય છે અને બધે ખાય છે. રાતે ઊંઘવું હોય તો ઉપરા શરીર માં ઊંઘે. આત્મા હોય પણ આત્મા ની જોડે પ્રેત તો બેસી ના શકે ને, એટલે ભૂત પ્રેત જેવું છે ખરું, બધું છે આ દુનિયા નથી એવું કહેતી. પણ ભૂત ને આ પ્રેત એ પ્રેત એ પ્રેત છે અને ભૂત એ પ્રેત નથી. ભૂત ને એ બધા દેવ લોકો છે. રૂપ લઈને આવે કોક ના પેસી ના જાય અને પ્રેત તો બીજા ને પેસી જાય. દાદાજી આ બહુ મોટો વિવાદ નો સવાલ છે, નથી કેમ ભાઈ કે છે કે આ બહુ મોટો વિવાદ નો સવાલ છે. તમને ના ખબર હોય તો કોઈ અને પ્રેત એ દેવલોક નથી, ભૂત એ દેવલોક. ભૂત નો ધંધો છો જયારે નુકસાન કર્યું હોય એને ખરાબી કરી નાખે અને જેને ગુણ પોતાનો લાભ ફાયદો કર્યો હોય એને લાભે કરી આપે. આ ભૂત પ્રેત નો ધંધો દેવ ખરા થતા પણ હિસાબ પ્રમાણે હજુ ગપુ નથી આ દુનિયામાં. ભૂત પણ આજે લોકો કહે છે યુવાને ભૂત લખ્યું છે. એક્ઝેગરેશન છે. શું છે ભૂત પ્રેત એ બધા ભટકતા આત્માઓ છે? ના ના, પ્રેત એટલે ભટકતા આત્મા છે. આ લોકો શું ભાગે છે કોને? હું શું કેવી રીતે કહું? અને ત્યાં આગળ થી બધા આપતો પુત્રો નીકળશે ને, એ ઉપદેશ એવો સરસ આપશે કે ત્યાં માં થોડા માણસ માં થોડી વાત સમજ માં સુધી થઈ જાય. કાલે બધો ગુંચાળો ઉભો થયેલો છે. કિશોરભાઈ છગડા મણિભાઈ તો છે. કિશોરભાઈ છગડા આ બધી વાતો તમારો મહિના સુધી હોય કરતી જાય બરાબર. બધી ગુંચાળો નીકળી જાય અને વાતો આટલા ગુંચાળે ખુલીએ કે બહાર થી જે યોગી જેવા દેખાય અને અંદર થી વિષયી હોય એવા જે ઢોંગી યોગીઓ કહેવાતા યોગીઓ છે એને ઓળખવા કઈ રીતે? એમ એ તો પોતે લાલસુ જ ના ઓળખાય. પોતે લાલસુ ના છે બધું ઓળખાઈ જાય. લાલસુ ને લોભીઓ ખબર ના પડે ને. પોતાને કઈ લાલચ હોય એ તો ખબર ના પડે. લાલસુ ના હોય તરત જ હા એના અણહારો પર સમજી જાય કે અંતિક છે. આપણે ફક્ત ધર્મ ની જ લાલચ હોય છે, બીજી સંસાર ની લાલચ ના હોય છે. કોઈ પણ ધર્મ એને અનુસરતા પહેલા કોઈ પણ ધર્મ ને અનુસરતા પહેલા શું વિચારવું જોઈએ? કોઈ પણ ધર્મ ને અનુસરતા પહેલા કયો વિચાર કરવો જોઈએ? માર્ગ કઈ કોલેજ માં દાખલ થયો તે વિચાર કરવો, કઈ કોલેજ સારી એ જોઈ લેવાનું. આજે ભણતા પેલા કોલેજ માં જતા પેલા કોલેજ ના સારી બધી નહીં જતા આપડે પછી દાખલ જાય છે. સારી કોલેજ ના માટે લોકો ને પૂછ, લોકો કે અમુક કોલેજ સારી છે આપડે ખબર પડે. અને હવે યોગી પૂરી ભંગી હોય તો તમારે એમ કેવું, સાહેબ મને બીજી વાત નહીં પણ મને રમતેરે પાડું છે કેવી રીતે પાડે એવું મને સમજે પાડો. એટલે ત્યાં ત્યાં એને બોલવાનું ચોખ્ખો નહીં નીકળે. તમે સમજ બધું આપડે ત્યાં શું પૂછું, ધનતેર કેમ પાડવું? કેમ ને સંજય પાડો કે ધનતેર પાડો શું લાભ થાય નીકળે થાય એટલે સંજય પાડો. એટલે પછી આ મા પણ ત્યાં ખબર પડી જાય કે પોલું વગર આખા હિન્દુસ્તાન માં એક પણ પુસ્તક એવું નથી કે જેને ધનતેર નો ખુલાસો કર્યો હોય. સંપૂર્ણ ખુલાસો નાની નાની બાબતો પચાસ પચાસ પાના પચીસ પાન જેવું કરેલું છે. અને એટલા માટે તો ભ્રમચર્ય નું ખુલાસો થવા માટે તો આઠસો પાન નું પુસ્તક લખ્યું એક ભ્રમચર્ય ઉપર જ. એ જ અને એનું નાનું સ્વરૂપ આપણે ચિંતા શીખાતું છે તે નાનું સ્વરૂપ છે એમ ટૂંકા છે પણ તે માત્ર મનમાં ભાવ થાય કે મારે ભ્રમચર્ય લેવું છે. કારણ આ ભ્રમચર્ય શું છે સમજાય નથી કે પછી કે છે છોકરા કે છે આટલા રૂપિયા દેવું કરીને ના આપ્યા પણ ભણતો નથી આમ સિસ્ટમ થી ના બોલાય છે. ને છોકરો એવું કે છે કે તમને કોઈ ભણાયા હતા કે મર્યાદા મેં ફરજ બજાવીમાં ફરજ બજાવી ના હોય બજાવી છું મારી ફરજ બજાવું મોટા બજાવવા ફરજિયાત જ હોય બજાવું છું મરજિયાત હોય તે વાત કરી. તમારે ફરજ શું કરો ફરજ બજાવ બરાબર જે દુકાન કરતા હોય કે ગમે તે એટલે જન્મ્યા તો રે સ્મશાન સમજી લેવાનું જેટલી તાલી કરી કરો જેટલી કેન્ટીન માં જવું એટલે જાઓ ફરવા મારો પછી ખરાબ જવાનું છે. તો આપડા લોકો તો સંતાન રસ્તે ચા નહીં ઉકીતા તો આ લોકો ને સંતાન નો રસ્તો પણ ચા પાણી ના નહીં પણ સ્ત્રીઓ બધી બે પાય કરે બોલો સંસ્થાના રસ્તા લોભ કરવા એવું મકાન બંધાય એવું મકાન બંધાય છે તેનો વાંધો નથી, મકાન બંધાય છે ફરજિયાત બંધાય છે, પણ મનમાં ભાવ થાય મારે મકાન બોલવું છે એ બધું મેલે પૂરો ફરજિયાત બંધ જતા ના બંધ ભાડાનું મારા ઘરમાં બધા દુઃખી હતા ભલે આ છ મહિનાથી દુઃખી દુઃખી થઈ ગયા ક્યાં કારણ કે મારા ભાઈ અમારે ચાર રૂમ હતા પેલા કે અને અમારા ભાઈબંધ ને હતા ત્યારે બે રૂમ હતા કોઈ હતા નહીં એટલે મારા ભાઈ છે કે આપણે બધા સુખી આપણે છીએ અને સોભા છે કે અમારા હતા ત્યારબાદ સોભા છે નહીં હતા એટલે ભાઈ શું કે અમારે આપણે મોટા મોટા સુખી આપણે છીએ અને પેલા લોકો આવે છે એ ખબર કરે કે તમે ચાર ઘર બાર રૂમ છે તમારું બહુ સારું છે અમારા એટલે પડે છે પણ એક ભાઈબંધ બેન મારો હતો ને તેને આવું લોન લઈ બંગલો ભર્યો શું કર્યું અને બંગલાનો પાંચ રૂમ ગ્રાઉન્ડ ફ્લોર ભર્યો બંગલા પાંચ રૂમ અને બીજી બધી કેટલી બધી સગવડ વરંડાઓ વરંડાઓ પછી ભાઈબંધ છે તો વાત શું કરે ધીમા પડ્યા અને આ ધ્યાન ધ્યાન ગઈ બધામાં ફરી એવા થશું મારું તો ચાર આ કેટલા બધું કરે આ સુખી છે હું દુઃખી છું બને છે પછી બીજી કે પેલા પાંચ રૂમ ને આપડે ચાર આ પાછો પાછો તમે વાત તો ખરી આપડે વાત કરી આપણે બીજું અમને ના પડે કે આપડે ચૂકી છે કે નહીં આપડે દીદી શું કરી દે બીજા કોઈ ભેગો થાય તે રૂમ વાળો ક્યાં કહી દેવો એમાંથી એક વેચાઈ ગયો એટલે એનું ફાઈન ના થાય અને એક બંગલા દુઃખ ના થાય જે છે એમાં સંતોષ હોય તો દુઃખ નહી થાય સંતોષ હોય તો દુઃખ ના થાય પછી પચાઘાત થયો એથી વધારે દુઃખ થાય એટલે આ દુઃખ ના કારણો બધા ખોટા છે એક બંગલો ગયો તેમાંથી તો આપણે શું માનવું છે મારે એક તો છે આ લોકો એક નથી હોતો એના કરતા મારે એક છે ઘણું છે આવી માન્યતા ને બધા એક ગયો એમ કે છે શું કે વાંધો છે એક થયો એક છે વાંધો ગયો કઈ નઈ કઈ વાંધો નહીં દ્રષ્ટિ આવી રીતે આખા દ્રષ્ટિ તમને સમજ પાડો સુખીદાન દ્રષ્ટિ બધાને બે બધી એક ગયો તેનો કઈ વાંધો નથી આપડે એક તો છે જ લેવાનું અને પોતાનો ધંધો બંગલો છે ને એ બંગલો વેચ્યો ત્યારે શું કેવું ભાઈ હજી ચાકર છે ભાઈ ભણવાનું છે આપણું ના ચાકર છે ગયો કઈ ચિંતા નહીં કરે આપણી પણ શું છે એની જોવાનું શું જોવાનું ત્યારે જગત ના લોકો ગયો શું કે જુએ છે શું જુએ છે દુકાન કર્યા કોર્ટમાં ગઈ દુકાન જતી રહી હું તો આ પાછળ પગે થઈ ગયો છું અને ભિખારી થઈ ગયો છું આ શું ખાઈ ને ચિંતા છે તમારી પાસે પૈસા બિલકુલ નથી હશે બધા હોય તે આપણે મારી પાસે સાધન તમારે 2 લાખ નો માલ વેચવો છે, મારી નો માલ કેમ છે વેચવો? શું મારી પાસે છે એ જુઓ, શું મારી પાસે ઓછું છે એ ના જુઓ. તમે સમજાય છે? હા હા બરાબર. 4 છોકરા એક ભરી ગયો, ચલો એ ભરી જાય, મા બાપે ભરી જાય, ટાઈટ તો હું આ છે, નીલે પૂરો છે, અને તેનો ઉપાય નથી, ભરી ગયા ઉપાય છે, તો ઉપાય નહીં તેને તેનો હરચોક ના હોય. શું કહ્યું? જેનો ઉપાય ના હોય તેનો હર્ષોક ના હોય, ઉપાય હોય તો ઉપાય આપણે કરવો જોઈએ. તમને સમજાય ને? એટલે નેગેટિવ દ્રષ્ટિને દુઃખી થાય, પોઝિટિવ દ્રષ્ટિ. અત્યારે તો અમને જીવાય છે, ખરું જોઈએ તો સુખી મારે ના મને ગાડી પટી ગયો હોય તો તારી તકે દોડા દોડ કરી દીધો છે, એના અસર તો શું રહેવાનું? મારી જતો આપડે કેટલા છે એ બે જતા રે, બે કપ થી જાય આપડે અક્કલ માર ખવડાવે. જય સચિદાન દાદા ભગવાન, દાદા ભગવાન. અને આ વાતો ખબર હવે કદાચ સુખ્યો થઈ જાય છે અને મોકલી જાય છે. જ્ઞાન જ્ઞાન તો સારી એમને ભેગા થઈ શકે, તારી કુંડી ક્યાંથી લાવે? તારી કુંડી ક્યાંથી લાવે? એક મને ભેગા થવા આ થયા છે, થયા એક વાર થયા છે. આ છોકરો કાયમ બાજુ નોકરી કરે છે વડોદરા અમદાવાદ, તે રવિવાર દાડે અહીંયા આગળ આવે અને રવિવાર રાત્રે પાસે તારે. હું મુંબઈ હોઉં તો એક દાડા એક દાડા માટે તો દર્શન કરવા આવે અઠવાડિયે. ક્યારેક જ્ઞાની પુરુષ બોલે, જ્ઞાની પુરુષ હોય તો પ્રતિનિધિ કહેવાય ભગવાન, દેહધારી પરમાત્મા જ કહેવાય. આપવા તૈયાર છે તમારે જે ભાવ, કઈ જોતું નથી. સમતા શીખવા માટે કરવાનું છે, સમતા શીખવા માટે કરવું પડે. અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરવું પડે, અતિક્રમણ ના કર્યું તો પ્રતિક્રમણ કરવું પડે. બધાને પસ્તાવો કરવો જોઈએ અને સામાયિક આત્મા ને સમતામાં લાવવા માટે સામાયિક કરવો જોઈએ. ચાલુ ચાલુ એકાગ્રતા રાખવા માટે બાગડી બંધાય નહીં. કોફી પહેરા છો? કોફી પહેરા છે? આ ઠીક હજુ કભાઈ તો કદાચ થાય એજ એજ એજ આત્મધ્યાન. રૂપિયા નું પરચુણ આપે તે બરા હોય હોય ને ના પણ 14 ને આપે 14 ને 12 ને આપે મને પછી દવા કરાવને કોફી મોકલો તો ભાઈ તેનાથી લાભ થાય તો ઘરમાં ઝઘડા નહીં થાય ત્યાં ઘરના ઝઘડાને કોઈ સંબંધ નથી આપીશું આપ્યાથી બધું બધી આપણું અશાંતિ જાય ને તો આપીશું આપેલું તો અશાંતિ કાઢવા માટે આપેલું ધમતા રાખવા માટે હા તો જ્યાં રૌદ જ્યાં જાય અને ધમતા રહે તો કામ નું છે નહીં તો રકમે આમ તો આ અનંત અવતારી ભટેક ભટેક કર્યા કશું વળ્યું નહીં ખોરાક ચા સારું ખાવશો ખોરાક ચા ના માટે ખાવશો ખોરાક ચા માટે ખાવશો જીવો છો ચા ના સારું આપડે ચેના સારું જીવો છો તારે અત્યારે એટલે તમે સવાલ પૂછ્યો કે જીવન શું છે કયો માર્ગ અપનાવો પૈસા સારું કે ફરી મનુષ્ય પણ થાય એટલા સારું કે મોક્ષ જવા માટે એ નક્કી કરવું જોઈએ આપણે ફરી મનુષ્ય પણ થાય એવું કરવું કે ના કરવું છે ભગવાન ને મેળવવા માટે જીવન છે આ ભગવાન ને મેળવવાનો માર્ગ જોયે છે જોયે છે ભગવાન તેની જાણી ભ્રાંતિ તેની પછી પાતરી ભ્રાંતિ પાતરી પાતરી પાતરી પાતરી પણ ભ્રાંતિ જ જાણી છે શું જાણી છે વાસ્તવિકતા એવું આપણે જાણ્યા નથી એક આપણે વાસ્તવિકતા જાણ્યા નથી અને તે વાસ્તિક એ નહીં તે કલ્પિત પણ વાસ્તિક એટલે વાસ્તિક જરા જરા કરે બોલતી વાર દુનિયા બનાવી લાગે છે આપને આ દુનિયા બનાવી ભાઈ કોણ લાગે ભગવાન તો આપડે આ લોજિક વાળા પૂછે કે ભગવાન આ દુનિયા બનાવી તેમ કહો તમે એટલે ભગવાન કોને બનાવ્યું પૂછે તમારું બોલતી બંધે છે ભગવાન ક્રિએટર કર્યું હોય તો કઈ કાળ માં કર્યું ચાર વાર માં ખબર નથી કે તમે ક્રિએશન કરી એવા સાચી ટકા તો ક્રિએશન થયું એનું બિગિનિંગ થાય શું થાય કોઈ પણ વસ્તુ ક્રિએટ થાય એટલે બિગિનિંગ થાય તો બિગિનિંગ થઈ એ વાત સાચી કે આ બિગિનિંગ થયું તો બિગિનિંગ નો એન્ડ આવે એ વાત સાચી છે કે એન્ડ આવે તમે ભાવે બિગિનિંગ એન્ડ વાળો જગત જ નથી અનાદિ અનંત છે જગત કેવું છે બિગિનિંગ નથી ને એન્ડ નથી કોઈ ભગવાન ને બનાવવું પડ્યું નથી આ તો વૈજ્ઞાનિક પુરાવો છે આ શું છે વિજ્ઞાન થી ઉભું થયેલો વિજ્ઞાન થી ઉભું થયું છે અને વિજ્ઞાન થી નાશ થાય શું થાય વિજ્ઞાન થી આ જગત દેખાય છે આવું અને દેખાતું જગત વિનાશી છે એ વિજ્ઞાન થી નાશ થાય વિનાશ થઈ જાય ને એટલે વિજ્ઞાન થી આ નાશ થશે. બાકી વિજ્ઞાન થી ઉભું થયેલું ક્રિએટર કોઈ કહ્યું નથી. ક્રિએટર હોત તો એ કાયમ ને ઉપરી હોત, અને તો મોક્ષ હોય જ છે ને. વિરોધાભાસ કહેવાય. કોઈ કાયમ ને ઉપરી હોય તો હજી મોક્ષ કહેવાય જ કેમ? કઈ મોક્ષ એટલે શું? બોસ નહીં અને અંડર હેન્ડ નહીં, એમ નામ મોક્ષ. બોસ એ નહીં ને અંડર હેન્ડ નહીં. બોસ હોય તેને મુક્તિ મુક્તિ હોય કેવી રીતે? કઈ પણ પરવશ પણ નહીં એને મુક્તિ. કઈ પણ કે આ દેહ ના આધારે હું જીવું છું કે પ્રાણ ના આધારે જીવું છું એવું તેવું નહીં. કોઈ પણ આધાર વગર નિરાલંબ એ તમારું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? એટલે પરતંત્ર પરવશતાની જરૂરત ના પડતી. અને પરમાનંદી છો પોતાનો સ્વભાવથી જ પરમાનંદી. God has not present this well at all. Only scientific circumstantial evidence. Scientific circumstantial evidence. તમારે તો આખે આખે દેખાયા એવિડન્સ છે કે આ વિટનેસ હોય છે ને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. તો આ વિટનેસ નહીં, સાયન્ટિફિક એટલે ગુહ્ય વૈજ્ઞાનિક એવા બધા સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ બધું તેમાં કેટલાક એવિડન્સ તમને ખુલ્લા દેખાય. સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કે આ સ્પેસ તમે જે બેઠા છે, સ્પેસ આ ટાઈમ એવું અમુક ખુલ્લું દેખાય. બીજા બધા તો ખુલ્લા દેખાતા જ નથી. એટલે વિજ્ઞાનીઓ જાણે કયા કયા સંજોગો દેખાતા. આપણા લોકો કહે છે ને માણસ બહાર સંજોગો સીધા નથી, એ સંજોગોથી જ મંદિર સાથે શું છે એ પૂછવા પૂછ્યો. બધું અહીં બધા ખુલાસા થયા કે વર્લ્ડના તમામ પ્રકારના ખુલાસા થાય. This is the world observatory adhyatmi. Kya hai? Bacche pucha hai. Kya tha thar? Chinta ban kari sakai. Bacche wo thai chake hai. Je maago hai thai chake. Adi vastu kai je maathi a badu utpan thayu. Adi vastu kai ke je maathi a badu utpan thayu. Adi vastu kai. Adi. અને આમ તો એ ભ્રાંતિથી દેખાય છે. સમજે ને? છે ખરી પણ ભ્રાંતિથી દ્રશ્ય છે, જ્ઞાનથી દ્રશ્ય નથી. સમજે ને? એટલે આદિનું આદિને અંત, આદિને અંત, અંત આદિ અંત અંત પહેલું આદિ કરી એ દિશા તમે કરી શકો નહીં. પહેલું અંત અને અંત પૂરું થાય એક તરત આદિ શરૂ થાય, આદિ પૂરું થાય એક તરત અંત શરૂ થાય. એટલે અનાદિ અનંત કહેવાય. પછી ત્યાંની શરૂઆત એને અંત આવવાનું નથી. દિવાલ નીચે પગલ ઇસ્તાલ પગલ થયેલું ત્યાં પગલ પગલ ઉભા થાય ઘર કઈ વર્લ્ડ પોતે જ પગલ થયેલું પગલ ઉભા થાય. કોઈક તમારા અખિલે કહ્યું કે તમારો કઈ સાઈડ લડ્યા નહીં કે તમે પગલ ઉભું થઈને સાઈડ લડ્યો છે ને આ કેમ આવું બોલે? એવા બધા પગલ ઉભો થયા. પુનર્જન્મ છે કે સ્વરૂપ માં જ ફેરફાર થાય છે? પુનર્જન્મ છે કે સ્વરૂપ માં જ ફેરફાર થાય છે? પુનર્જન્મ છે કે સ્વરૂપ માં જ ફેરફાર થાય છે? ના, પુનર્જન્મ છે સ્વરૂપ માં ફેરફાર. વધઘટે નહીં, પાછું વજન થાય નહીં, હલકું થાય નહીં, વજન થાય નહીં. આનંદ અવતાર થયા ભટકે થાય પણ એમાં ફેરફાર ના થાય. સગુરુ લઘુ સ્વભાવ કેવું? વધે નહીં, ઊંચો નહીં, નીચો નહીં, પાત્રો નહીં, જાડો નહીં, એમાં બધું સેમ. આનંદ અવતાર થી ભટકે, અનંત અવતાર થઈ ગયા. બીજા જન્મમાં કર્મના ફળો મળે? બીજા જન્મ માં કર્મો ના ફળ મળે. કર્મ ફળ ની રીત એવી છે કે કર્મ જે અવતાર માં બંધાય છે તે અવતાર યોજના રૂપે હોય છે. યોજના બીજા અવતાર નો રૂપક આવે, જગત ના રૂપ ભ્રાંતિ વાળા રૂપક ને કર્મ કે, અને જ્ઞાનીઓ થશે પેલી યોજના ને કર્મ કે રૂટપદ ને. અને આ ભ્રાંતિ વાળા રૂટપદ ને સમજે નહી એટલે જે આંખે દેખાય તેને કર્મ કે. દાખલો આપું આપને. એક માણસ એક છોકરો છે 14 વર્ષ નો થયો, હોટેલ માં તે પડી ગઈ લોકો કુસંગથી ને હોટેલ માં ખાવાની તસ્કે ચડી ગયો. પછી એના મા બાપ ઘણો ભારે પણ ભરે નહી, એને સમજણ પાડી હતા, એને મનમાં પોતાને લાગે કે ખોટું થઈ ગયું છે, હવે નહીં કરવું જોઈએ. પણ છતાંય બસ ત્યાં જાય ભલે ના ભલે એવું એ કોણ પૂછાડે છે ને. આ પૂર્વ કર્મ ને લઈને જે કર્મ બધેલું છે તે કર્મ ને લઈને બુદ્ધિ આવે અને બુદ્ધિ અને વિપરીત કર્યા કરે છે તે બધું નહી. એટલે કર્મ ના કર્મ ના હિસાબે બુદ્ધિ અને બુદ્ધિ ના હિસાબે ચાલ્યા કરે છે બરાબર ને. એટલે કર્મ આ કર્મ થી પટકાયા કરે, એની ઈચ્છા ના હોય તો છૂટકો જ ના થાય. આ જગત ના લોકો શું કે આ કર્મ વધી રહ્યો છે, આ ઊંધું ખાઈ ગયો છે ને તેનો એનો બહુ દુઃખ ભોગવું પડશે. અને કર્મ કે આ જગત ના લોકો એમ ના સમજે ભાઈ આ ચા આધારે કરે છે, પોતે કરે છે, કોઈ કરાવે છે એની પાસે રૂટકો જ એમને જડે નહીં જગત ના લોકો ને ભ્રાંતિ. એટલે એટલે પછી આ કર્મ કરે છે, પછી બે ત્રણ પછી મેળો થાય ત્યારે લોકો કે જો પેલું કરતો હતો તેનું આ ફળ આવ્યું કે છે કર્મ ફળ. અને કર્મ કર્મ ભોગવતી વખતે ફરી બીજ ના કરે, કર્મ કરતી વખતે બીજ ના કરશે અને કર્મ ભોગવતી વખતે ફરી બીજ ના કરે, બે બે બીજ ના કરે. બચી ભાઈ છો, સાચી વાત છે. તમે બચી ભાઈ છો સાચી વાત છે. તમે નથી કહેતા મારી નહીં બીજ બચી ભાઈ, તમારું નામ છે કે તમે છો? હું છું. તો પછી મારી નેમ કેમ બોલો છો? આપે કરવું પૂછ્યું એટલે આપે પૂછ્યું એટલે ના આ તો નામ પાડી દે લોકોએ ઓળખવા માટેનું આ શહેરનું કે ભાઈ આ બચી ભાઈ છે એને લોકોએ નામ ઓળખવા માટે પાડ્યું છે. તમે પણ માની લીધું કે હું બચી ભાઈ છું, ના તમે નથી બચી ભાઈ, ચંદ્રજી તમારું નામ છે અને આ દેહ તો તમારો છે. તમે તમે માય બોડી માય હેડ માય આઈ માય એ તમે છો, માય માય જે કરે છે ને એ તમે છો. કોણ છો એ તમે? ઇગોઇઝમ ને આ શું કે છે? માય ઇગોઇઝમ, મારી બુદ્ધિ, મારું ચિત્ત, મારું મન, કે જે મારું મારું કહે તે કોણ છે? અહમ અહમ એ આત્મા છે. શું છે? મારું મારું કહે છે ને તે જ આત્મા. આ મારું લીધું આય આત્મા આય છે, અહંકાર નથી. આય માં અહંકાર નથી. આય અહંકાર કહેવાય કે આય વિથ માય હોય તો અહંકાર કહેવાય, આય વિધાઉટ માય અહંકાર ના કહેવાય. સમજ ને? એટલે આય આય વિધાઉટ માય ઇઝ ગોડ, આય વિથ માય ઇઝ જીવાત્મા. સમજ ને? ત્યાં માય માય ની પહોંચે છે બધી. પારકી ચીજ પાસે રહે નહી, છેવટે અહીંથી જતી વખત લઈ લે, મારી ઠોકી લઈ લે. ચાલો ખાલી કરો, ખાલી કરો, ખાલી કરી નખું પડે ચાલે. પછી લે સુતા સુતા લોકો લઈ જાય, આપણા લોકો માંગ ઘરે લઈ જાય છે ને. હે ચાલ મારી બરે બધું સુતા સુતા એટલે ત્યાર તો રિયલાઇઝ કરવું છે હું કોણ છું એ જાણું છું. ના જાણું છે બીજું કોઈ અથવા સાચું જ્ઞાન જ નથી. બીજા બધા જ્ઞાન આધારિત છે, એકના આધારે રિલેટિવ જ્ઞાનો છે બધા. સમજ ને? આ બ્રહ્માંડ શું છે એની વૈજ્ઞાનિકો હંમેશા શોધ કરે છે, ને એ લોકોને જે જ્ઞાન મળે છે તે સાચું જ્ઞાન ખરું કે નહીં? આ બ્રહ્માંડ શું છે, એની કેવી રીતે ઉત્પન્ન થયું, એનું બધા વૈજ્ઞાનિકો શોધખોળ કરે છે, તો એમને જે જ્ઞાન છે તે સાચું જ્ઞાન નહીં? ના જડે, એ જડે ચીજ નથી. ઉત્પન્ન થયું નથી તેને જડે છે. જે પરમેનન્ટ વસ્તુ છે તો આ જગત તો અનાદિ એટલે પરમેનન્ટ. કેવું? આવું નવું ચાલ્યા કરે છે. અનાદ અનંત કાથી સૂર્ય ચંદ્ર તારા બધું અનાદ પણ છે. છતાંય દરેક એક સમયમાં 108 જીવ મોક્ષે જાય છે. એક સમયમાં એટલે આખા ધર્મ તો કેટલાય જીવ જાય. પણ આ વ્યવહાર છે, વ્યવહારમાં એક જીવ ઓછો થતો નથી. જેટલા 108 જીવ વ્યવહારમાંથી મોક્ષે ગયા એટલા વ્યવહારમાંથી અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આવે. જેટલા તો જાય એટલા અહીંયા આવે. એટલે આ વ્યવહાર છે તે દુનિયા એક્ઝેટ કેવું કેવું બતાય. માણસો વધે ત્યારે જાનવરો ઘટી જાય, જાનવરો વધે ત્યારે માણસ ઘટી જાય. એ રીતે બધું ઘટી વધતા આવે. હું કોણ એ માણસ પોતે જાણી શકે કે કોઈની મદદ એની લેવી પડે? હું કોણ એ માણસ પોતે જાણી શકે કે એને કોઈની મદદ લેવી પડે? પોતે ભ્રાંતિ વાળો કોઈ માણસ પોતાની જાતે ખોરી શકે નહીં. જેટલા જેટલું શોધવા જાય ને એટલા વિકલ્પો જ થાય. વિકલ્પોની પાસે વિકલ્પો જ થયા કરે, નિર્વિકલ્પ ના થઈ શકે. જયારે વિકલ્પ વેપાર છે નિર્વિકલ્પ થઈ શકે. નિર્વિકલ્પી કોઈ પુરુષ હોય તેની આશીર્વાદ થી પોતે નિર્વિકલ્પ થાય. પોતે આત્માની શોધમાં ઊંડો ને ઊંડો ઉતરતે જાય ને ભ્રાંતિ ધીમે ધીમે એની પોતાની દૂર થતી જાય એવું બને કે નહીં? પોતે પોતાની મળે આત્મામાં મય ઊંડો ને ઊંડો ઉતરતો જાય પછી ધીમે ધીમે એની ભ્રાંતિઓ નીકળતી જાય એવું બને ખરું? પોતે પોતાની રીતે જાતે મય ઊંડો ને ઊંડો આત્મામાં ઉતરતો જાય એમ કરતા કરતા ધીમે ધીમે ભ્રાંતિ ઓછી થતી જાય એવું બને ખરું? અમુક હદ સુધી, અમુક લિમિટ પછી એને દેખાડનાર છે. અમુક સાથે થઈ શકે. આપણે આપને સવારે એમ કહેલું જાપ એ કરો તો ક્ષણિક શાંતિ મળે, પછી જાપ દૂર થયા પછી જતું રહી પાછું જે શાંતિ મળી ગઈ. ત્યારે આ દાદા ભગવાન નો અસીમ જય જયકાર આપણે ગાઈએ બોલીએ અતિ વારંવાર, ત્યારે પછી વાતમાં લખી રાખે તો એ કર્મ ના બંધાય એવું હોય ખરું. રજ લખી લઈ તો પછી આગળ ના રે. એ ખોટું કરીએ આપણા સ્વાર્થના માટે કરીએ તો બંધન થાય ને. ના લખીલા કરો છે સાર, સાચું કરો લખીલા કરો છે સાર, ખરું કરો ખોટું કરો પણ સાચ છે ને, કાયદા પ્રમાણે સાચું માર્ગદર્શન અપાય. કાયદા પ્રમાણે સાચું માર્ગદર્શન અપાય ને એ ખબર છે, પણ તમે વકીલાત કરો છો ને એનું નામ જ સાચ. સાચી વાત છે, પેટ ભરવાનો રસ્તો છે. બધા પૈસા લઈ લો છો ને દરેક ને સ્વાર્થ તો કરવો જ પડે ને, નોકરી કરે વકીલાત કરે ધંધો કરે બધું સ્વાર્થ તો કરવો જ પડે. બાર નથી કરો બધો તો પારકા આવું જેવું છું. એમની પાસે વાત ચર્ચા કરી, મારો હું કપડું હરકો અહીં લેતો હતો એક બે હજાર વાપરતો મતલબ મારા ઘરના વાપરું હજુ બિઝનેસ હું ત્યારે ઇન્કમ ટેક્સ કરું છું. મને હું લોકો જગત તો સ્વાર્થ માં જ છે. આપ જે ધંધો કરો છો તો એ સ્વાર્થ નહીં એ કેવી રીતે? હું મારે ફરજિયાત કરો પડે, મારે ઈચ્છા નહીં હોવા છતાં તૈયાર કરે સર. મારે કશું હોય હોય તેમ તો 20 વર્ષથી પેન હાથમાં જડી નથી, ફક્ત વરસાદ એકાદ થયો ઇન્કમ ટેક્સ ના કાગળ પર સહી કરવાની હોય ત્યારે માલકી પણ મન નું માલકી પણ વાય નું માલકી પણ ટાઈટલ બધો ખાલી રાખેલો માલકી પણ ટાઈટલ ખાલી નાખેલો અમારે જે ભાગીદાર ના દીકરાઓ છે એને ધંધો કરો તેમાં નામ કાઢી નાખે મુશ્કેલી મુકાય લોકો, કારણ જે નામ ને પ્રખ્યાતી હોય મુશ્કેલી ચાલવા દેવું પડે. છે ઘરમાં વાઈફ છે 73 વર્ષના, હું 73 વર્ષના, બે જ છીએ. તથા હું તો ઘરમાં મહેમાન તરીકે રહું છું, વાઈફ ના મહેમાન તરીકે રહું છું. વાઈફ ને હું વાઈફ કહેતો નથી, તમને કહું છું, હું તો હીરાબાર કહું છું. ભાઈ પૂછે છે કે આ દુનિયામાં કોઈ એવો એક માણસ હશે કે જેને એક ટકો પણ સ્વાર્થ ના હોય? આ તમારો હંગર છે, તમારો ધંધો પણ તમારા માણસો તમારા આદેશ પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે કરે એટલે એ સ્વાર્થ તમારો પણ આવ્યો ને. તમારો ધંધો તમારા માણસો તમારી ઈચ્છા પ્રમાણે કરે તમારા આદેશ પ્રમાણે કરે, આદેશ નાખી દીધું પણ નફો મારો નહીં નફો એ વેચી દે. મારી પાસે નથી રાખી, મારી પાસે ચાર ને રહેવા દીધા હીરાબાની પાસે.